श्री पद्म पुराण पातालखंड अध्याय 17। पुष्कल द्वारा चित्रांग नो वध हनुमान जी ना चरण प्रहार थी सुबाहु नो सापोद्धार तथा तेमनु आत्मसमर्पण। शेष जी कहे छे, हे मुने, राजकुमार चित्रांग क्रौंच व्यूह ना कंठ भाग मा रथ पर विराजमान हतो। अनेक वीरो थी घेरायेलो होवाना कारणे ते बहु शोभायमान थई रह्यो हतो। वाराह अवतारधारी भगवान विष्णुए जे प्रमाणे समुद्र में प्रवेश कर्यो हतो ते प्रमाणे तेणे पण शत्रुनी सेना में प्रवेश कर्यो। तेनु धनुष्य अत्यंत सुदृढ़ अने मेघ गर्जनानी जेम टंकार करनारु हतु। चित्रांगे तेनी प्रत्यंचा चढ़ावी अने करोड़ों शत्रुओं ने भस्म करनारा तीक्ष्ण बाणों प्रहार आरंभ कर्यो। ते बाणों थी समस्त शरीर छिन्न भिन्न थई जवाथी अनेक योद्धाओ धराशयी थई गया। आ प्रमाणे घोर संग्राम शुरू थई जवाथी पुष्कल पण युद्ध माटे गया। चित्रांग अने पुष्कल बन्ने एकबीजा सामे लड़वा लाग्या। ते समये ते बन्नेनुं स्वरूप बहुज मनोहर देखातुं हतुं। पुष्कले सुंदर ब्राह्मकास्त्रनो प्रयोग करीने चित्रांगना दिव्य रथने आकाशमां घुमाववा मांड्यो। आ एक अद्भुत दृश्य हतु। एक मुहूर्त सुधी आकाश में चक्कर लगाया पछी घोड़ाओ सहित ते रथ भारे कष्ट साथे स्थिर थयो अने युद्धभूमि में आवीने उभो रह्यो। ते समय चित्रांगे कह्यु, पुष्कल, तमे बहु उत्तम पराक्रम देखाड्यु। श्रेष्ठ योद्धाओ संग्राम में आवा कर्मोनी बहु प्रशंसा करे छे। तमे घोड़ाओ सहित मारा रथने आकाश में घुमावता रही गया, परंतु हवे मारु पण पराक्रम जुओ जेनी सुरवीरो प्रशंसा करे छे। आम कहीने चित्रांगे एक भयंकर अस्त्रनो प्रयोग कर्यो। ते बाणथी बंधाईने पुष्कलनो रथ पण आकाश में पक्षीनी जेम सारथी अने घोड़ाओ सहित चक्कर लगाववा लाग्यो। पुत्रना पराक्रम ने जोईने राजा सुबाहुने बहु आश्चर्य थयु। शत्रुवीरोनું दमन करनारा पुष्कल जारे कोई रीते धरती पर आव्या त्यारे तेमणे घोड़ा अने सारथी सहित चित्रांगना रथने पोताना बाणोथी नष्ट करी नाख्या। जारे ते रथ तूटी गयो त्यारे वीर चित्रांग फरी बीजा रथ पर बैठो, परंतु पुष्कले तरत तेने पण पोताना बाणोथी नष्ट करी नाख्या। आ प्रमाणे ते युद्धना मैदानमां वीर पुष्कले राजकुमार चित्रांगना 10 रथ नष्ट करी नाख्या। त्यारे चित्रांग एक विचित्र रथ पर बेसीने पुष्कल साथे युद्ध करवा माटे बहु वेगपूर्वक आव्यो। तेणे क्रोध करीने 5 भल हाथमां लीधा अने महातेजस्वी भरतकुमारना मस्तकने तेमनुं निशान बनाव्युं। ते भल्लोना વાગવાથી पुष्कल क्रोधथी બળી ઉઠ્યા અને ધનુષ્ય પર બાણનું સંધાન કરીને ચિત્રાંગને મારી નાખવાની પ્રતિજ્ઞા કરતા રહીને બોલ્યા, ચિત્રાંગ, જો હું આ બાણથી તમારા પ્રાણ ન લઈ લઉં તો શીલ અને સદાચારથી શોભનારી સતી નારીને કલંકિત કરવાથી યમરાજના વશમાં પડેલા પાપી મનુષ્યને જે લોકની પ્રાપ્તિ થાય છે તે મને પણ મળે, મારી આ પ્રતિજ્ઞા સત્ય થાય। પુષ્કલનું આ ઉત્તમ વચન સાંભળીને શત્રુપક્ષના વીરોનો નાશ કરનાર બુદ્ધિમાન વીર ચિત્રાંગ હસીને બોલ્યા, શુર શિરોમણે, પ્રાણીઓનું મૃત્યુ સદા અને સર્વત્ર થઈ શકે છે, તેથી મને પોતાના મૃત્યુનું દુઃખ નથી, પરંતુ તમે મારા વધને માટે જે બાણ છોડશો તેને જો હું કાપી નહીં નાખું તો તેવી અવસ્થામાં મારી પ્રતિજ્ઞા સાંભળો। જે મનુષ્ય તીર્થયાત્રાની ઈચ્છા રાખનારા પુરુષનો માનસિક ઉત્સાહ નષ્ટ કરે છે તેને લાગનારું પાપ મને પણ લાગે, કેમ કે દશામાં તેને લાગનારું પાપ મને પણ લાગે, કેમ કે તે દશામાં હું પ્રતિજ્ઞા ભંગનો અપરાધી ગણાઈશ। આટલું બોલીને ચિત્રાંગ ચૂપ થઈ ગયો। તેણે પોતાના ધનુષ્યને સંભાળ્યું। પુષ્કળ બોલ્યા, જો મેં નિષ્કપટ ભાવે શ્રીરામચંદ્રજીના ચરણોની ઉપાસના કરી હોય તો મારી વાત સાચી થાય। જો હું મારી પત્ની સિવાય મનમાં પણ બીજી સ્ત્રીનો વિચાર ન કરતો હોઉં તો એ સત્યના પ્રભાવથી મુદ્રમાં મારું વચન સત્ય થાય। આમ કહીને પુષ્કલે તરત જ પોતાના ધનુષ્ય પર એક બાણ ચડાવ્યું, જે કાલાગ્નિ જેવું તેજસ્વી તથા વીરોના મસ્તકને ઉચ્છેદ કરનારું હતું। તે બાણ તેમણે ચિત્રાંગ પર છોડ્યું। તે બાણને આવતું જોઈને બળવાન રાજકુમારે પણ ધનુષ્ય પર કાલાગ્નિ જેવું એક તીક્ષ્ણ બાણ મૂક્યું અને તેનાથી પોતાના વધ માટે આવતા પુષ્કલના બાણને કાપી નાખ્યું। બાણ નિષ્ફળ જવાથી પુષ્કલની સેનામાં હાહાકાર મચી ગયો, પરંતુ કપાયેલા બાણનો પાછળનો અડધો ભાગ જમીન પર પડી ગયો, પરંતુ પૂર્વાર્ધ ભાગ આગળનો ભાગ જેમાં બાણની અણી હતી તે આગળ વધ્યું। તેણે એક જ ક્ષણમાં કમળની દાંડીની જેમ ચિત્રાંગનું ગળું કાપી નાખ્યું। રાજકુમારનું સુંદર મસ્તક મુગુટ અને કુંડળો સહિત પૃથ્વી પર પડી ગયું અને આકાશમાંથી તૂટી પડેલા ચંદ્રમા જેવું શોભવા લાગ્યું। ભરતકુમાર વીરવર પુષ્કલે રાજકુમાર ચિત્રાંગને ભૂમિ પર પડેલા જોયા પછી તે ક્રોંચ વ્યૂહની અંદર પ્રવેશ કર્યો, જે સમસ્ત વીરોથી સુશોભિત થઈ રહ્યો હતો। ત્યાર પછી પોતાના પુત્ર ચિત્રાંગને પ્રાણહીન થઈને ધરતી પર પડેલો જોઈને રાજા સુબાહુ પુત્ર શોકથી અત્યંત દુઃખી થઈને વિલાપ કરવા લાગ્યા। તે સમયે રાજકુમાર વિચિત્ર અને દમન પોતપોતાના રથ પર બેસીને આવ્યા અને પિતાના ચરણોમાં પ્રણામ કરીને સમયોચિત વચન બોલ્યા। રાજન, અમે જીવતા છીએ ત્યાં સુધી તમારા હૃદયમાં દુઃખ કેમ થઈ રહ્યું છે? વીર પુરુષોને તો યુદ્ધમાં મૃત્યુ અત્યંત અભિષ્ટ હોય છે। આ ચિત્રાંગ ધન્ય છે જે વીર ભૂમિમાં શોભી રહ્યો છે। મહામતે, તમે શોક ન કરો, દુઃખથી આટલા વ્યથિત કેમ થઈ રહ્યા છો? માન્યવર, અમને બંનેને યુદ્ધ માટે આજ્ઞા આપો અને સ્વયં પણ યુદ્ધમાં મન લગાવો। પોતાની વીરતા પર ગર્વ કરનારા બંને પુત્રોનું આ વચન સાંભળીને રાજા સુબાહુએ શોકનો ત્યાગ કરી દીધો અને યુદ્ધ માટે નિશ્ચય કર્યો। સાથે યુદ્ધમાં ઉન્મત્ત થઈને લડવાવાળા તે બંને ભાઈ વિચિત્ર અને દમન પણ પોતાના જેવા યોદ્ધાની અભિલાષા કરતા રહીને અસંખ્ય સૈનિકોથી ભરેલી શત્રુની સેનામાં ઘૂસી ગયા। દમને રિપુતાપની સાથે અને વિચિત્ર નીલરત્નની સાથે લડવા લાગ્યો। તે બંને વીર રણભૂમિમાં ઉત્સાહપૂર્વક યુદ્ધ કરવા લાગ્યા। સ્વયં રાજા સુબાહુ સુવર્ણ જડિત રથ પર બેસીને કરોડો વીરોથી ઘેરાયેલા શત્રુઘ્નની સાથે યુદ્ધ કરવા લાગ્યા। સુબાહુને પુત્રવધના શોકના કારણે ક્રોધિત થઈને યુદ્ધ માટે આવતા અને સૈનિકોનો નાશ કરતા જોઈને શત્રુઘ્નના પાર્શ્વભાગની રક્ષા કરનારા હનુમાનજી તેમની તરફ દોડ્યા। નખ જ તેમના આયુધ હતા અને તેઓ યુદ્ધમાં મેઘની જેમ વિકટ ગર્જના કરી રહ્યા હતા। તે સમયે સુબાહુએ 10 બાણોથી હનુમાનજીની છાતીમાં બહુ વેગપૂર્વક પ્રહાર કર્યો, પરંતુ હનુમાનજી બહુ ભયંકર વીર હતા। તેમણે સુબાહુના છોડેલા બધા બાણ પોતાના હાથમાં પકડી લીધા અને તેમના તલતલ જેવડા ટુકડા કરી નાખ્યા। તેઓ મહાન બળવાન તો હતા જ, રાજાના રથને પોતાની પૂંછમાં લપેટીને વેગપૂર્વક ખેંચીને લઈ ગયા। તેમને રથ લઈને જતા જોઈને નૃપશ્રેષ્ઠ સુબાહુ આકાશમાં જ ઊભા થઈ ગયા અને તીક્ષ્ણ અણીવાળા સાયકોથી તેમની પૂંછ, મુખ, હૃદય, બાહુ અને ચરણોમાં વારંવાર પ્રહાર કરવા લાગ્યા। ત્યારે કપિવર હનુમાનજી બહુ ક્રોધિત થયા। તેમણે ત્વરાથી ઉછળીને ઉત્તમ યોદ્ધાઓથી સુશોભિત રાજા સુબાહુની છાતીમાં લાત મારી। રાજા તેમના ચરણ પ્રહારથી મૂર્છિત થઈને ધરતી પર પડી ગયા અને મુખથી ગરમ ગરમ લોહી ઓકવા લાગ્યા। તે સમયે તેઓ જોર જોરથી શ્વાસ લેતા ધ્રુજી રહ્યા હતા। મૂર્છા અવસ્થામાં જ રાજાએ એવું સ્વપ્ન જોયું, અયોધ્યાપુરીમાં સરયુના તટ પર ભગવાન શ્રી રામચંદ્રજી યજ્ઞ મંડપમાં બિરાજમાન છે। યજ્ઞ કરાવનારાઓમાં અનેક શ્રેષ્ઠ બ્રાહ્મણ તેમની ચારે બાજુ બેઠા છે। બ્રહ્મા વગેરે દેવતાઓ અને કરોડો બ્રહ્માંડના પ્રાણી હાથ જોડીને ઉભા છે તથા વારંવાર ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે। ભગવાન શ્રીરામનો વિગ્રહ શ્યામ વર્ણનો છે, તેમનો નેત્ર સુંદર છે, તેમણે પોતાના હાથમાં મૃગનું શિંગડું ધારણ કરી રાખ્યું છે। નારદ વગેરે દેવર્ષિઓ હાથમાં વીણા વગાડીને તેમના સુયશનું ગાન કરી રહ્યા છે। ચારે વેદ મૂર્તિમાન થઈને રઘુનાથજીની ઉપાસના કરે છે। સંસારમાં જે કઈ પણ સુંદર વસ્તુઓ છે તે બધાના દાતા પૂર્ણ બ્રહ્મ ભગવાન શ્રીરામ જ છે। આ પ્રમાણે સ્વપ્ન જોતા જોતા તેઓ જાગી ઉઠ્યા, તેમને ચેતન આવી ગયું। પછી તો તેઓ શત્રુઘ્નના ચરણો તરફ ચાલીને જવા લાગ્યા. ધર્મજ્ઞ મહારાજે યુદ્ધ માટે તત્પર થયેલા સુકેતુ, વિચિત્ર અને દમનને બોલાવીને યુદ્ધ કરતા રોક્યા અને કહ્યું, હવે તરત યુદ્ધ બંધ કરો. દમન, આ બહુ મોટો અન્યાય થયો. જે તમે ભગવાન શ્રીરામના તેજસ્વી અશ્વને પકડી લીધો, આ શ્રીરામચંદ્રજી કાર્ય અને કારણથી પર સાક્ષાત પરબ્રહ્મ છે, ચરાચર જગતના સ્વામી છે. માનવ શરીર ધારણ કરવા છતાં તેઓ વાસ્તવમાં મનુષ્ય નથી, એમને આ રૂપે જાણી લેવા એ જ બ્રહ્મ જ્ઞાન છે. આ તત્વને હું હમણાં જ સમજી શક્યો છું. મારા પાપ રહિત પુત્રો પૂર્વ કાલમાં અસિતાંગ મુનિના શ્રાપથી મારું જ્ઞાન રૂપી ધન નષ્ટ થઈ ગયું હતું. તે પ્રસંગ હું કહી રહ્યો છું, પ્રાચીન સમયની વાત છે. હું તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી તીર્થયાત્રા માટે નીકળ્યો હતો. તે યાત્રામાં મને અનેક ધર્મજ્ઞ ઋષિ મુનિઓના દર્શન થયા. એક દિવસ જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છાથી હું અસિતાંગ મુનિની સેવામાં ગયો. તે સમયે તે બ્રહ્મર્ષિએ મારા પર કૃપા કરીને આ પ્રમાણે ઉપદેશ આપવાનો આરંભ કર્યો. આજે અયોધ્યાપુરીના સ્વામી મહારાજ શ્રીરામચંદ્રજી છે, તેમનું જ નામ પરબ્રહ્મ છે, તથા તેમના જે ધર્મપત્ની જનક કિશોરી ભગવતી સીતા છે, તે ભગવાનની સાક્ષાત ચિન્મય શક્તિ છે. દુસ્તર અને અપાર સંસાર સાગરથી પાર જવાની ઈચ્છા રાખનારા યોગીજનો યમ નિયમ વગેરે સાધનો દ્વારા સાક્ષાત શ્રી રઘુનાથજીની જ ઉપાસના કરે છે. તેઓ જ ધજામાં ગરુડનું ચિહ્ન ધારણ કરવાવાળા ભગવાન નારાયણ છે. સ્મરણ કરવા માત્રથી જ તેઓ મોટા મોટા પાપોને હરી લે છે. જે વિદ્વાન તેમની ઉપાસના કરશે તે આ સંસાર સાગરથી તરી જશે. મુનિની વાત સાંભળીને મેં તેમનો ઉપહાસ કરીને કહ્યું, રામ ક્યાં મોટા શક્તિશાળી છે, એ તો એક સામાન્ય મનુષ્ય છે. એ જ પ્રમાણે હર્ષ અને શોકમાં ડૂબેલી આ જાનકી દેવી પણ કઈ વસ્તુ છે. જે અજન્મા છે તેમનો જન્મ કેવો, તથા જે અકર્તા છે તેના માટે સંસારમાં આવવાનું શું પ્રયોજન છે. મુને, મને તો તમે તે તત્વનો ઉપદેશ આપ્યો જે જન્મ દુઃખ અને જરાવસ્થાથી પર હોય. મારા આમ કહેવાથી તે વિદ્વાન મુનીશ્વરે મને શ્રાપ આપી દીધો. તેઓ બોલ્યા, ઓ નીચ, તું શ્રી રઘુનાથજીના સ્વરૂપને જાણતો નથી તો પણ મારા કથનનો પ્રતિવાદ કરી રહ્યો છે અને આ ભગવાન શ્રી રામચંદ્રજીની નિંદા કરે છે, તથા એ સાધારણ મનુષ્ય છે આમ કહીને તેમનો ઉપહાસ કરી રહ્યો છે. તેથી તું તત્વજ્ઞાન રહિત થઈને માત્ર પેટ ભરવામાં જ લાગ્યો રહીશ. આ સાંભળીને મેં મહર્ષિના ચરણ પકડી લીધા અને પોતાના પ્રત્યે તેમના હૃદયમાં દયાનો સંચાર કર્યો. તેઓ કરુણાના સાગર હતા. મારી પ્રાર્થનાથી પીગળી ગયા અને બોલ્યા, રાજન, જ્યારે તમે શ્રી રઘુનાથજીના યજ્ઞમાં વિઘ્ન નાખશો અને હનુમાનજી તમારા પર વેગથી ચરણ પ્રહાર કરશે, તે સમયે તમને ભગવાન શ્રીરામના સ્વરૂપનું જ્ઞાન થશે, અન્યથા પોતાની બુદ્ધિ વડે તમે તેમને નહીં જાણી શકો. મુનિવર અસિતાંગે પહેલા જે વાત કરી હતી તેનો અત્યારે મને પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો છે. તેથી હવે મારા મહાબળવાન સૈનિક શ્રી રઘુનાથજીના સ્વભાયમાન અશ્વને લઈ આવે, તેની સાથે હું વિપુલ માત્રામાં ધન વસ્ત્ર તથા રાજ્ય પણ ભગવાનને અર્પણ કરી દઈશ. તે યજ્ઞ અત્યંત પુણ્ય પ્રદાન કરનારો છે. તેમાં શ્રી રામચંદ્રજીના દર્શન કરીને હું કૃતાર્થ થઈ જઈશ. તેથી ઘોડા સહિત મારું સર્વસ્વ સમર્પણ કરી દેવું જ મને યોગ્ય લાગે છે. ઉત્તમ રીતિથી યુદ્ધ કરવાવાળા સુબાહુ પુત્રોએ પિતાની વાત સાંભળીને બહુ હર્ષ પ્રગટ કર્યો. તેઓ મહારાજ સુબાહુને શ્રી રઘુનાથજીના દર્શન માટે ઉત્સુક જોઈને તેમને કહેવા લાગ્યા, રાજન, અમે લોકો તમારા ચરણો સિવાય બીજું કાંઈ જાણતા નથી, તેથી તમારા હૃદયમાં જે શુભ સંકલ્પ પેદા થયો છે તે શીઘ્ર પૂરો થવો જોઈએ. સફેદ ચામરથી સુશોભિત રત્ન અને માળા વગેરેની શોભાથી સંપન્ન તથા ચંદન વગેરે દ્વારા લેપિત આ યજ્ઞ સંબંધી અશ્વ શત્રુઘ્નજીની પાસે લઈ જાઓ. તમારી આજ્ઞા અનુસાર ઉપયોગ થવામાં જ આ રાજ્યની સાર્થકતા છે. સ્વામી, પ્રચુર સમૃદ્ધિઓથી ભરપૂર કોષ એટલે ખજાનો, હાથી, ઘોડા, વસ્ત્ર, રત્ન, મોતી તથા મુગટ વગેરે દ્રવ્ય લાખોની સંખ્યામાં પ્રસ્તુત છે. આ સિવાય બીજી પણ જે જે મહાન અભ્યુદયની વસ્તુઓ છે તે બધી શ્રી રામચંદ્રજીની સેવામાં સમર્પિત કરી દો. હે મહામતે, અમે બધા પુત્રો તમારા કિંકર છીએ, અમને પણ ભગવાનની સેવામાં અર્પણ કરી દો. પુત્રોના વચન સાંભળીને મહારાજ સુબાહુને ભારે હર્ષ થયો. તેમણે આજ્ઞા પાલન માટે તત્પર થયેલા પોતાના વીર પુત્રોને કહ્યું, તમે બધા લોકો હાથમાં હથિયાર લઈને વિવિધ પ્રકારના રથો સાથે કવચ વગેરેથી સુસજ્જ થઈને ઘોડાને અહીં લઈ આવો, ત્યાર પછી હું રાજા શત્રુઘ્નની પાસે જઈશ. શેષજી કહે છે, રાજા સુબાહુના વચન સાંભળીને વિચિત્ર દમન, સુકેતુ તથા બીજા સુરવીરો તેમની આજ્ઞાનું પાલન કરવા માટે તત્પર થઈને નગરમાં ગયા અને તે મનોહર અશ્વને રાજાની સામે લઈ આવ્યા. રત્નમાળા વગેરેથી વિભૂષિત અને મનોવેગી તે અશ્વમેઘ યજ્ઞના ઘોડાને લઈને આવેલો જોઈને બુદ્ધિમાન રાજાને બહુ પ્રસન્નતા થઈ. તેઓ પોતાના પુત્ર પૌત્રોની સાથે પરમ ધાર્મિક શત્રુઘ્નની સમીપ પગે ચાલીને ગયા. તેમને સારી રીતે ખબર હતી કે આ ધન નશ્વર છે, જે લોકો એમાં આસક્ત થાય છે એમને તે દુઃખ જ આપે છે. આવું વિચારીને તેઓ વિનાશ તરફ જનારા ધનનો સદુપયોગ કરવા માટે ત્યાંથી ચાલ્યા. નિકટ જઈને તેમણે જોયું શત્રુઘ્નજી શ્વેત છત્રથી સુશોભિત છે તથા મંત્રી છે તથા મંત્રી સુમતિને ભગવાન શ્રીરામની કથા વાર્તા પૂછી રહ્યા છે. શત્રુઘ્નજી શ્વેત છત્રથી સુશોભિત છે તથા મંત્રી સુમતિને ભગવાન શ્રીરામના કથા વાર્તા પૂછી રહ્યા છે. ભયની વાત તો તેમને સ્પર્શી જ શકી નથી. તેઓ વિરોચિત શોભાથી પ્રકાશિત થઈ રહ્યા હતા. તેમના દર્શન કરીને પુત્ર સહિત રાજા સુબાહુએ શત્રુઘ્નના ચરણોમાં પ્રણામ કર્યા અને અત્યંત હર્ષ સાથે, હું ધન્ય થઈ ગયો. તે સમયે તેમનું મન એકમાત્ર શ્રી રઘુનાથજીના ચિંતનમાં લાગેલું હતું. શત્રુઘ્ને જોયું કે રાજા સુબાહુ મારા પ્રેમી થઈને મળવા આવ્યા છે, તો તેઓ આસન પરથી ઊભા થઈ ગયા અને બધાને હાથ લંબાવીને મળ્યા. વિપક્ષી વીરોને નાશ કરવાવાળા રાજા સુબાહુએ શત્રુઘ્નજીનું આદરપૂર્વક પૂજન કરીને અત્યંત હર્ષ પ્રાપ્ત કર્યો અને ગદગદ સ્વરે કહ્યું, કરુણાનિધે, આજે હું પુત્ર પરિવાર અને વાહન સહિત ધન્ય થઈ ગયો, કેમ કે અત્યારે મને કરોડો રાજાઓ દ્વારા અભિવંદિત તમારા ચરણોના દર્શન થઈ રહ્યા છે. મારો પુત્ર દમન હજી નાદાન છે, તેથી તેણે તમારા શ્રેષ્ઠ અશ્વને પકડી લીધો છે. તમે તેના અનિતિ ભર્યા વર્તાવને ક્ષમા કરો. જે સંપૂર્ણ દેવતાઓના પણ દેવતા છે તથા જે લીલાથી જ આ જગતની સૃષ્ટિ પાલન અને સંહાર કરવાવાળા છે, તે રઘુવંત શિરોમણી શ્રી રામચંદ્રજીને આ જાણતો નથી, તેથી આના દ્વારા આ અપરાધ થઈ ગયો છે. અમારા રાજ્યનું પ્રત્યેક અંગ સમૃદ્ધશાળી છે, એ બધું શ્રીરામની સેવામાં સમર્પિત છે. અમારા પુત્ર અને હું પણ તમારો જ છું. અમારા બધાના સ્વામી ભગવાન શ્રીરામ જ છે. અમે તમારી દરેક આજ્ઞાનું પાલન કરીશું. મારી આપેલી આ બધી વસ્તુઓનો સ્વીકાર કરીને એમને સફળ બનાવો. મારી પાસે કોઈ પણ એવી વસ્તુ નથી જે ગ્રહણ કરવા યોગ્ય ન હોય. શ્રીરામજીના ચરણાર વિંદુના મધુકર એટલે કે ભ્રમર શ્રી હનુમાનજી ક્યાં છે, તેમની જ કૃપાથી હું રાજાધિરાજ ભગવાન રામના દર્શન કરીશ. સાધુઓનો સંગ થઈ જતા પૃથ્વી પર શું શું નથી મળતું. હું મહામૂર્ખ હતો, પરંતુ સંતના પ્રસાદથી જ આજે મારો બ્રહ્મ શ્રાપથી ઉદ્ધાર થયો છે. હવે હું કમળપત્ર જેવા વિશાળ નેત્રવાળા મહારાજ શ્રી રઘુનાથજીના દર્શન કરીને આ લોકમાં જન્મ લેવાનું સંપૂર્ણ અને દુર્લભ ફળ પ્રાપ્ત કરીશ. મારા આયુષ્યનો મોટો ભાગ શ્રીરામના વિયોગમાં જ વ્યતીત થઈ ગયો. હવે થોડું આયુષ્ય બાકી રહ્યું છે, એમાં હું શ્રી રઘુનાથજીના દર્શન કઈ રીતે કરીશ. મને યજ્ઞ કર્મમાં કુશળ શ્રી રામચંદ્રજીના દર્શન કરાવો. જેમના ચરણોની ધૂળથી પવિત્ર થઈને શિલા પણ મુનિ પત્ની થઈ ગઈ તથા યુદ્ધમાં જેમના મુખારવિંદનું અવલોકન કરીને અનેક વીર પરમ પદને પ્રાપ્ત થઈ ગયા. જે લોકો આદરપૂર્વક શ્રી રઘુનાથજીનું નામ લે છે તેઓ તે પરમ ધામને પ્રાપ્ત થાય છે, જેનું યોગીજનો ચિંતન કર્યા કરે છે. અયોધ્યાના લોકો ધન્ય છે, જેઓ પોતાના નેત્રો દ્વારા શ્રીરામના મુખ કમળના મકરંદનું પાન કરીને સુખ પામે છે. અને મહાન અભ્યુદયને પ્રાપ્ત થાય છે. શત્રુઘ્ને કહ્યું, રાજન તમે આવું કેમ કહો છો? તમે વૃદ્ધ હોવાથી મારા પૂજ્ય છો, તમારું આ સંપૂર્ણ રાજ્ય રાજકુમાર દમનને મળવું જોઈએ. ક્ષત્રિયોનું કર્તવ્ય જ એવું છે જે યુદ્ધનો અવસર ઉપસ્થિત કરી દે છે. સંપૂર્ણ રાજ્ય અને આ ધન બધું જ મારી આજ્ઞાથી પાછું લઈ જાઓ. મહીપતે, જે રીતે શ્રી રઘુનાથજી મારા માટે મન વાણી દ્વારા સદા પૂજ્ય છે, તે પ્રમાણે તમે પણ પૂજનીય થશો. આ ઘોડાની પાછળ જવા માટે તમે પણ તૈયાર થઈ જાઓ. પરમ બુદ્ધિમાન શત્રુઘ્નજીનું કથન સાંભળીને સુબાહુએ પોતાના પુત્રને રાજ્ય પર અભિષિક્ત કરી દીધો. તે સમયે શત્રુઘ્નજીએ તેમની બહુ પ્રશંસા કરી. ત્યાર પછી તેઓ મહારથીઓથી ઘેરાઈને રણભૂમિમાં ગયા અને પુષ્કલના હાથે મૃત્યુ પામેલા પોતાના પુત્રના વિધિપૂર્વક દાહ સંસ્કાર કરીને થોડી વાર સુધી શોકમાં ડૂબેલા રહ્યા. તેમનો આ શોક સાધારણ લોકોની દ્રષ્ટિમાં જ હતો, વાસ્તવમાં તો તેઓ તત્વજ્ઞાની હતા. તેથી શ્રી રઘુનાથજીનું નિરંતર સ્મરણ કરતા રહીને તેમણે જ્ઞાન દ્વારા પોતાનો સમસ્ત શોક દૂર કરી દીધો. પછી અસ્ત્ર શસ્ત્રોથી સુસજ્જ થઈને રથ પર બેઠા અને વિશાળ સેના સાથે મહારથીઓને આગળ કરીને શત્રુઘ્નની પાસે આવ્યા. રાજા શત્રુઘ્ને સુબાહુને સંપૂર્ણ સેના સાથે ઉપસ્થિત જોઈને ઘોડાની રક્ષા માટે જવાનો વિચાર કર્યો. સુબાહુને ત્યાંથી છૂટ્યા પછી તે ભાલ ચિહ્નથી ચિહ્નિત અશ્વ ભારત વર્ષની વામાવર્ત પરિક્રમા કરતો રહીને પૂર્વ દિશાના અનેક દેશોમાં ગયો. તે બધા દેશોમાં મોટા મોટા સુરીરો દ્વારા પૂજિત ભૂપાલ તે અશ્વને પ્રણામ કરતા હતા. કોઈ પણ તેને પકડતું ન હતું. કોઈ વિચિત્ર વિચિત્ર વસ્ત્ર, કોઈ પોતાનું મહાન રાજ્ય તથા કોઈ ધન વૈભવ અથવા બીજી કોઈ વસ્તુ ભેટ આપવા માટે લાવીને અશ્વ સહિત શત્રુઘ્નને પ્રણામ કરતા હતા. અધ્યાય 17 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.